પારા નંબર 3 તિલકર રસૂલ આ રસૂલો જેઓ અમારા તરફથી મનુષ્યના માર્ગદર્શન માટે નિમાયા તેમાંથી કેટલાકને અમે કેટલાક ઉપર શ્રેષ્ઠતા આપી, એમનામાંથી એક એવો હતો જેની સાથે અલ્લાહે પોતે વાર્તાલાપ કર્યો. એકને તેણે બીજી હેસિયતથી ઉચ્ચ દરજ્જા આપ્યા અને અંતમાં ઈસા ઇબ્ન મરિયમને સ્પષ્ટ નિશાનીઓ બક્ષી અને પવિત્ર રૂહ વડે તેની મદદ કરી. જો અલ્લાહ ચાહત તો આ પૈગંબરો પછી જે લોકો સ્પષ્ટ નિશાનીઓ જોઈ ચૂક્યા હતા તેઓ એકબીજા સાથે લડતા એ શક્ય ન હતું. પરંતુ અલ્લાહની ઈચ્છા એ ન હતી કે તે લોકોને બળજબરીપૂર્વક મતભેદોથી રોકે. આ કારણે તેમણે એકબીજા સાથે મતભેદ કર્યો. પછી કોઈ ઈમાન લાવ્યો અને કોઈએ ઇનકાર કર્યો. હા, અલ્લાહ ઈચ્છતો હોત તો તેઓ કદાપી એકબીજા સાથે લડ્યા ન હોત. પરંતુ અલ્લાહ જે ચાહે છે કરે છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જે કંઈ અમે તમને આપ્યું છે તેમાંથી ખર્ચ કરો એ પહેલાં કે એ દિવસ આવી પહોંચે જેમાં ન ખરીદ વેચાણ થશે, ન મિત્રતા કામ આપશે અને ન ભલામણ ચાલશે. અને જુલમીઓ હકીકતમાં તેઓ જ છે જેઓ કુફરનો માર્ગ અપનાવે છે. وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ. અલ્લાહ એ શાશ્વત હયાત હસ્તી જે તમામ સૃષ્ટિને ટેકવી રહી છે, તેના સિવાય કોઈ ખુદા નથી. તે ન સૂવે છે અને ન તેને ઝોંકું આવે છે. ધરતી અને આકાશોમાં જે કંઈ છે તેનું જ છે. કોણ છે જે તેની હજૂરમાં તેની પરવાનગી વગર ભલામણ કરી શકે? જે કંઈ લોકો સમક્ષ ખુલ્લું છે તેને પણ તે જાણે છે, અને જે કંઈ તેમનાથી અદૃશ્ય છે તેનાથી પણ તે વાકેફ છે. અને તેના જ્ઞાનમાંથી કોઈ વસ્તુ તેઓ જાણી શકતા નથી, સિવાય કે કોઈ વસ્તુનું જ્ઞાન એ પોતે જ તેમને આપવા ચાહે. તેનું રાજ્ય એટલે કે કુર્સી આકાશો અને ધરતી ઉપર વ્યાપેલું છે, અને તેમની દેખભાળ તેના માટે કોઈ થકવી નાખતું કાર્ય નથી. બસ તે જ ઉચ્ચ અને મહાન હસ્તિ છે. દીનની બાબતમાં કોઈ બળજબરી નથી. સાચી વાતને ખોટી વાતથી જુદી પાડી દેવામાં આવી છે. હવે જો કોઈ તાગૂતનો ઇનકાર કરી અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ્યો, તેણે એક એવો મજબૂત સહારો પકડી લીધો જે ક્યારેય તૂટવાનો નથી. અને અલ્લાહ જેનો સહારો તેણે લીધો છે બધું જ સાંભળનાર અને જાણનાર છે. જે લોકો ઈમાન લાવે છે તેમનો હિમાયતી અને મદદગાર અલ્લાહ છે, અને તે તેમને અંધકારમાંથી પ્રકાશમાં કાઢી લાવે છે. અને જે લોકો કુફરનો માર્ગ અપનાવે છે તેમના હિમાયતી અને મદદગાર તાગૂતો છે, અને તેઓ તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ ખેંચી લઈ જાય છે. આ આગમાં જનારા લોકો છે જ્યાં તેઓ હંમેશા રહેશે. المشرق فأتي بها من المغرب فبهت الذي كفر والله لا يهدي القوم الظالمين. શું તમે એ વ્યક્તિની હાલત વિશે વિચાર્યું નથી જેણે ઇબ્રાહિમ સાથે વિવાદ કર્યો હતો? વિવાદ એ વાત માટે કે ઇબ્રાહિમનો રબ કોણ છે, અને એ કારણે કે એ વ્યક્તિને અલ્લાહે રાજ્ય આપેલું હતું. જ્યારે ઇબ્રાહિમે કહ્યું, મારો રબ એ છે જેના અધિકારમાં જીવન અને મૃત્યુ છે, તો તેણે જવાબ આપ્યો, જીવન અને મૃત્યુ મારા અધિકારમાં છે. ઇબ્રાહિમે કહ્યું, સારું, અલ્લાહ સૂર્યને પૂર્વમાંથી કાઢે છે, તું જરા તેને પશ્ચિમમાંથી કાઢીને લાવ. આ સાંભળી એ સત્યનો ઇનકાર કરનાર ચકિત થઈ ગયો. પરંતુ અલ્લાહ જુલમીઓને સીધો માર્ગ દેખાડતો નથી. અથવા પછી ઉદાહરણ તરીકે એ મનુષ્યને જુઓ જે એક એવી વસ્તીમાંથી પસાર થયો જે પોતાની છતો ઉપર ઊંધી પડી હતી. તેણે કહ્યું, આ વસ્તી જે નાશ પામી છે તેને અલ્લાહ બીજી વાર કેવી રીતે સજીવન કરશે? આ જ સમયે અલ્લાહે તેના પ્રાણ લઈ લીધા અને તે 100 વર્ષ સુધી મૃતાવસ્થામાં પડી રહ્યો. પછી અલ્લાહે તેને બીજી વાર જીવન બક્ષ્યું અને તેને પૂછ્યું, બતાવો કેટલા સમય સુધી પડી રહ્યા છો? તેણે કહ્યું, એક દિવસ અથવા કેટલાક કલાક રહ્યો હોઈશ. ફરમાવ્યું, તમારી ઉપર 100 વર્ષ આ જ સ્થિતિમાં પસાર થઈ ચૂક્યા છે. હવે જરા તમારા ખોરાક અને પાણીને જુઓ કે તે જરા પણ બગડ્યા નથી. બીજી તરફ જરા તમારા ગધેડાને પણ જુઓ કે તેના હાડકાં પણ જર્જરિત થઈ ગયા છે. અને આ અમે એટલા માટે કર્યું છે કે અમે તમને લોકો માટે એક નિશાની બનાવી દેવા માંગીએ છીએ. પછી જુઓ કે આ હાડ પિંજરને કેવી રીતે ઊભો કરી તેની ઉપર માંસ ચડાવીએ છીએ. આવી રીતે જ્યારે હકીકત તેની સામે તદ્દન સ્પષ્ટ થઈ ગઈ તો તેણે કહ્યું, હું જાણું છું કે અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَى قَالَ أَوَلَمْ تُؤْمِنْ قَالَ بَلَى وَلَكِنْ لِيَطْمَئِنَّ قَلْبِي قَالَ بَلَى અને એ કિસ્સો પણ ધ્યાનમાં રહે જ્યારે ઇબ્રાહીમે કહ્યું હતું, મારા માલિક મને દેખાડી દે તું મર્દાને કેવી રીતે સજીવન કરે છે. ફરમાવ્યું, શું તું ઈમાન ધરાવતો નથી? તેણે કહ્યું, ઈમાન તો ધરાવું છું પરંતુ દિલને સંતોષ જોઈએ છે. ફરમાવ્યું, સારું તો ચાર પક્ષીઓ લે અને તેમને તારી સાથે હળાવી લે. પછી તેમનો એક એક ભાગ એક એક પર્વત ઉપર રાખી દે. પછી તેમને પોકાર, તે તારી પાસે દોડતા ચાલ્યા આવશે. બરાબર જાણી લે કે અલ્લાહ મહાન શક્તિશાળી અને ડહાપણ વાળો છે. જે લોકો પોતાના માલ અલ્લાહના માર્ગમાં ખર્ચે છે તેમના ખર્ચનું ઉદાહરણ એવું છે જેમ કે એક દાણો વાવવામાં આવે અને તેમાંથી 7 ડૂંડા નીકળે અને દરેક ડૂંડામાં 100 દાણા હોય. આવી જ રીતે અલ્લાહ જેના કર્મ ચાહે છે અનેક ગણા વધારી આપે છે. તે ઉદાર પણ છે અને સર્વજ્ઞ પણ. જે લોકો પોતાના માલ અલ્લાહના માર્ગમાં ખર્ચે છે અને ખર્ચ કર્યા પછી ઉપકાર જતાવતા નથી ને ઈજા પહોંચાડે છે તેમનો બદલો તેમના રબની પાસે છે અને તેમના માટે કોઈ દુઃખ અને ભયની શક્યતા નથી. والله غني حليم. એક મીઠો બોલ અને કોઈ અણગમતી વાતને અવગણવી એ દાન કરતાં વધુ સારું છે જેની પાછળ દુઃખ હોય. અલ્લાહ તમામ જરૂરિયાતોથી મુક્ત છે અને સહનશીલતા તેનો ગુણ છે. હે ઈમાનવાળાઓ, તમારા દાનને ઉપકાર ચડાવી અને દુઃખ આપી એ વ્યક્તિની જેમ વ્યર્થ ન કરો જે પોતાનો માલ ફક્ત લોકોને દેખાડવા માટે ખર્ચે છે અને ન અલ્લાહ ઉપર ઈમાન ધરાવે છે ન આખિરત ઉપર. તેના ખર્ચનું ઉદાહરણ એવું છે જાણે એક ખડક હતું જેની ઉપર માટીનું પડ બાજેલું હતું. તેની ઉપર જ્યારે સખત વરસાદ વરસ્યો તો બધી માટી વહી ગઈ અને કોરું ખડક રહી ગયું. આવા લોકો પોતે દાન કરી જે પુણ્ય કમાવે છે તેનાથી તેમના હાથમાં કંઈ પણ આવતું નથી અને કાફિરોને સીધો માર્ગ દેખાડવાનો અલ્લાહનો નિયમ નથી. આનાથી વિરુદ્ધ જે લોકો પોતાના માલ ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે દિલની પૂરેપૂરી દ્રઢતા અને સંતોષ સાથે ખર્ચ કરે છે એમના ખર્ચનું ઉદાહરણ એવું છે જાણે કોઈ ઉચ્ચ પ્રદેશમાં એક બગીચો હોય. જો વરસાદ જોરદાર વરસે તો બમણા ફળ આપે અને જો વરસાદ જોરદાર ન પણ વરસે તો એક હળવો વરસાદ જ તેના માટે પૂરતો થઈ રહે. તમે જે કંઈ કરો છો બધું જ અલ્લાહની નજરમાં છે. وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَاسْتَبَقَتْ كَذَلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ. શું તમારામાંથી કોઈને આગમે છે કે તેની પાસે એક લીલોછમ બગીચો હોય, નહેરોથી સિંચાતો, ખજૂર અને દ્રાક્ષ અને દરેક પ્રકારના ફળોથી લદાયેલો, અને તે બરાબર એ જ સમયે એક તીવ્ર આગ સાથેના વાવંટોળની લપેટમાં આવી બળી જાય, જ્યારે તે પોતે વૃદ્ધ હોય અને તેના નાના નાના બાળકો હજુ કોઈ કામ કરવા માટે લાયક ન હોય? આવી રીતે અલ્લાહ પોતાની વાતો તમારી સમક્ષ વર્ણવે છે. કદાચ તમે વિચાર કરો, લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જે માલ તમે કમાવ્યા છે અને જે કંઈ અમે ધરતીમાંથી તમારા માટે કાઢ્યું છે, તેમાંથી શ્રેષ્ઠ ભાગ અલ્લાહના માર્ગમાં ખર્ચો. એવું ન થાય કે તેના માર્ગમાં ખર્ચવા માટે ખરાબમાં ખરાબ વસ્તુ કાઢવાની કોશિશ કરો. જો કે એ જ વસ્તુ જો કોઈ તમને આપે તો તમે કદાપી તેને લેવાનું પસંદ નહીં કરો, સિવાય કે તેનો સ્વીકાર કરતી વખતે તમે આંખ મિચામણા કરી લો. તમારે જાણી લેવું જોઈએ કે અલ્લાહ તમામ જરૂરિયાતોથી મુક્ત છે અને શ્રેષ્ઠ ગુણોથી સંપન્ન છે. શેતાન તમને ગરીબીથી બીવડાવે છે અને શરમજનક વર્તન અપનાવવા માટે પ્રેરે છે, પરંતુ અલ્લાહ તમને પોતાની ક્ષમા અને કૃપાની આશા આપે છે. અલ્લાહ મોટો ઉદાર અને સર્વજ્ઞ છે. જેને ચાહે છે ડહા પણ બક્ષે છે, અને જેને ડહા પણ મળ્યું તેને હકીકતમાં મોટી દોલત મળી ગઈ. આ વાતો ઉપરથી ફક્ત એ જ લોકો બોધપાઠ ગ્રહણ કરે છે જેઓ બુદ્ધિશાળી છે. તમે જે કંઈ ખર્ચ કર્યું હોય અને જે માનતા માની હોય, અલ્લાહને તેની ખબર છે, અને જુલમીઓનો કોઈ મદદગાર નથી. ઇન્તુબદુસ્સદકાતિ ફનિઇમ્મા હિયા વઇન ويكفر عنكم من سيئاتكم والله بما تعملون خبير. جو تمہارا دان ظاہر ما آپو تو آپن سارو چھے, પરંતુ જો છુપાવીને મહતાજોને આપો તો એ તમારા હિતમાં વધુ સારું છે. તમારા ઘણા ગુના આ વર્તન વડે દૂર થઈ જાય છે, અને જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે. હે નબી, લોકોને માર્ગદર્શન આપવાની જવાબદારી તમારી ઉપર નથી. માર્ગદર્શન તો અલ્લાહ જેને ચાહે છે બક્ષે છે, અને ભલાઈના કાર્યોમાં જે માલ તમે ખર્ચ કરો છો તે તમારા પોતાના માટે સારું છે. છેવટે તમે એટલા જ માટે તો ખર્ચ કરો છો કે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત થાય. તો જે કંઈ માલ તમે ભલાઈના કાર્યોમાં ખર્ચ કરશો તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે, અને તમને તમારા હકથી કદાપિ વંચિત રાખવામાં નહીં આવે. يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُمْ بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا وَمَا વિશેષ રૂપે મદદના હકદાર એ જરૂરતમંદ લોકો છે જેઓ અલ્લાહના માર્ગમાં એવા ઘેરાઈ ગયા છે કે પોતે પોતાના રોજગાર માટે ધરતી ઉપર કોઈ દોડધામ કરી શકતા નથી. એમનું સન્માન જોઈ અજાણી વ્યક્તિ કલ્પના કરે છે કે તેઓ સુખી છે. તમે એમના ચહેરા ઉપરથી તેમની આંતરિક સ્થિતિ ઓળખી શકો છો, પરંતુ તેઓ એવા લોકો નથી કે લોકોની પાછળ પડી જઈ કંઈ માંગે. તેમની સહાય માટે જે કંઈ માલ ખર્ચ કરશો તે અલ્લાહથી છુપું રહેશે નહીં. જે લોકો પોતાના ધન રાત દિવસ જાહેરમાં અને છુપી રીતે ખર્ચ કરે છે તેમનો બદલો તેમના રબની પાસે છે, અને તેમના માટે કોઈ ભય અને દુઃખની શક્યતા નથી. અલ્લાહ يتخبطه الشيطان من المس ذلك بأن أحل الله البيع وحرم الربا فمن جاءه موعظة من ربه فانتهى فله ما سلف પરંતુ જે લોકો વ્યાજ ખાય છે તેમની સ્થિતિ એ વ્યક્તિ જેવી હોય છે જેને શેતાને સ્પર્શ દ્વારા પાગલ કરી દીધી હોય અને આ સ્થિતિમાં તેમના સપડાયેલા હોવાનું કારણ એ છે કે તેઓ કહે છે વેપાર પણ છેવટે તો વ્યાજ જેવી જ વસ્તુ છે જો કે અલ્લાહે વેપારને હલાલ કર્યું છે અને વ્યાજને હરામ એટલા માટે જે વ્યક્તિને તેના રબ તરફથી આ ઉપદેશ પહોંચે અને ભવિષ્યમાં તે વ્યાજખોરીથી દૂર રહે તો જે કંઈ તે પહેલાં ખાઈ ચૂક્યો તે ખાઈ ચૂક્યો તેનો મામલો અલ્લાહને હવાલે છે અને જે આ હુકમ પછી ફરી આ જ કૃત્યોનું પુનરાવર્તન કરે તે જહન્નમી છે જ્યાં તે હંમેશા રહેશે. અલ્લાહ વ્યાજને તમામ બરકતોથી વંચિત કરે છે અને દાનને વૃદ્ધિ આપે છે અને અલ્લાહ કોઈ અપકારી અને દુરાચારી વ્યક્તિને પસંદ કરતો નથી. હા, જે લોકો ઈમાન લઈ આવે અને સત્કાર્યો કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તેમનો બદલો બેશક તેમના રબ પાસે છે અને તેમના માટે કોઈ ભય અને દુઃખની શક્યતા નથી. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો અને જે કંઈ તમારું વ્યાજ લોકો પાસે બાકી રહી ગયું છે તેને જતું કરો જો તમે સાચે જ ઈમાન લાવ્યા છો. પરંતુ જો તમે આમ ન કર્યું તો તમને ચેતવણી આપવામાં આવે છે કે અલ્લાહ અને તેના રસૂલ તરફથી તમારી સામે યુદ્ધનું એલાન છે. હજુ પણ તોબા કરી લો અને વ્યાજને જતું કરો તો તમારો મુદ્દલ લેવા માટે તમે હકદાર છો, ન તમે અત્યાચાર કરો ન તમારી ઉપર અત્યાચાર કરવામાં આવે. فَنَظِرَةٌ إِلَى مَيْسَرَةٍ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَكُمْ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. તમારો દેવાદાર તંગીમાં હોય તો તેનો હાથ છૂટો થાય ત્યાં સુધી તેને મહેતલ આપો, અને જો દાન કરી દો તો એ તમારા માટે વધારે સારું છે. જો તમે સમજો وهم لا يظلمون. એ દિવસની ફજેતી અને મુસીબતથી બચો જ્યારે તમે અલ્લાહની તરફ પાછા જશો, ત્યાં દરેક વ્યક્તિને તેણે કમાયેલા સત્કર્મો અને કુકર્મોનો પૂરેપૂરો બદલો મળી જશે અને કોઈની ઉપર કદાપી જુલ્મ નહીં થાય. ولا يأب كاتب أن يكتب كما علمه الله فليكتب وليملل الذي عليه الحق وليتق الله ربه ولا سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَنْ يُمِلَّهُ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِنْ رِجَالِكُمْ فَإِنْ لَمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتَانِ مِمَّنْ تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ فتذكر إحداهما الأخرى ولا يأبى الشهداء إذا ما دعوا ولا تسأموا أن تكتبوه صغيرا أو كبيرا ذلكم أقسط عند الله وأقوم للشهادة وأدنى ألا ترتابوا إلا أن تكون હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે કોઈ નક્કી કરેલી મુદ્દત માટે તમે એકબીજા સાથે કરજની આપ લે કરો તો તેને લખી લો, બંને પક્ષો વચ્ચે ન્યાયપૂર્વક. એક વ્યક્તિ દસ્તાવેજ લખે જેને અલ્લાહે લખવા વાંચવાની કાબેલિયત બક્ષી હોય, તેણે લખવાનો ઇનકાર ન કરવો જોઈએ. તે લખે અને લખાવે એ વ્યક્તિ જેની ઉપર તેની ફરજ છે, અર્થાત કરજદાર, અને તેણે અલ્લાહ પોતાના રબથી ડરવું જોઈએ કે જે મામલો નક્કી થયો હોય તેમાં કોઈ ઘટાડો ન કરે. પરંતુ જો કરજ લેનાર પોતે ઓછી સમજવાળો અથવા કમજોર હોય અથવા લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયપૂર્વક લખાવે, પછી પોતાના પુરુષો પૈકી બે પુરુષોની આની ઉપર સાક્ષી લઈ લો. જો બે પુરુષો ન હોય તો એક પુરુષ અને બે સ્ત્રીઓ હોય, જેથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવી દે. આ સાક્ષીઓ એવા લોકોમાંથી હોવા જોઈએ જેમની સાક્ષી તમારા વચ્ચે સ્વીકાર્ય હોય. સાક્ષીઓને જ્યારે સાક્ષી થવા માટે કહેવામાં આવે તો તેમણે ના ન પાડવી જોઈએ. વ્યવહાર પછી નાનો હોય કે મોટો, મુદ્દત ઠેરવીને તેનો દસ્તાવેજ લખાવી લેવામાં આળસ ન કરો. અલ્લાહની નજીક આ પદ્ધતિ તમારા માટે વધુ ન્યાયસંગત છે. આનાથી સાક્ષી પુરવાર કરવામાં સુવિધા થાય છે અને તમારા શંકામાં પડવાની શક્યતા ઘટી જાય છે. હા, જે હાજર સોદા વેપારમાં તમે લોકો એકબીજા સાથે કરો છો તેને ન લખવામાં આવે તો કોઈ હરજ નથી, પરંતુ વેપારી સોદા નક્કી કરતી વખતે સાક્ષી કરી લો. લખનાર અને સાક્ષીને સતાવવામાં ન આવે. આવું કરશો તો ગુનો કરશો. અલ્લાહના પ્રકોપથી બચો, તે તમને સાચી કાર્ય પદ્ધતિનું શિક્ષણ આપે છે અને તેને દરેક વસ્તુનું જ્ઞાન છે. જો તમે મુસાફરીમાં હોવ અને દસ્તાવેજ લખવા માટે કોઈ લખનાર ન મળે તો વસ્તુ ગીરો રાખી વ્યવહાર કરો. જો તમારામાંથી કોઈ વ્યક્તિ બીજા ઉપર ભરોસો રાખીને તેની સાથે કોઈ વ્યવહાર કરે તો જેની ઉપર ભરોસો કરવામાં આવ્યો છે તે અનામત આપી દે અને અલ્લાહ પોતાના રબથી ડરે. અને સાક્ષી કદાપી ન છુપાવો. જે સાક્ષી છુપાવે છે તેનું દિલ ગુનાહિત છે અને અલ્લાહ તમારા કાર્યોથી બેખબર નથી. وَإِن تُبْدُوا مَا આકાશો અને ધરતીમાં જે કંઈ છે સર્વ અલ્લાહનું છે. તમે પોતાના દિલની વાતો ચાહે જાહેર કરો, ચાહે છુપાવો, અલ્લાહ જરૂર તેમનો હિસાબ તમારી પાસેથી લઈ લેશે. પછી તેને અધિકાર છે જેને ચાહે ક્ષમા કરે અને જેને ચાહે સજા આપે. તે દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. રસૂલ તે માર્ગદર્શન ઉપર ઈમાન લાવ્યો છે જે તેના રબ તરફથી તેની ઉપર ઉતર્યું છે, અને જે લોકો આ રસૂલના માનનારા છે તેમણે પણ તે માર્ગદર્શનને હૃદયપૂર્વક સ્વીકારી લીધું છે. આ સૌ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના ગ્રંથો અને તેના રસૂલોને માને છે, અને તેઓ એમ કહે છે કે અમે અલ્લાહના રસૂલો વચ્ચે ભેદભાવ કરતા નથી. અમે આદેશ સાંભળ્યો અને આજ્ઞાપાલન કર્યું. માલિક, અમે તારી પાસે ગુનાહોની માફી માંગીએ છીએ અને અમારે તારી જ તરફ પાછા ફરવાનું છે. અલ્લાહ કોઈ પણ વ્યક્તિ ઉપર તેની શક્તિથી વધુ જવાબદારીનો બોજો નાખતો નથી. દરેક વ્યક્તિએ જે સત્કર્મો કમાવ્યા છે તેના ફળ તેના માટે છે, અને જે દુષ્કર્મો ભેગા કર્યા છે તેનો ગુનો તેની જ ઉપર છે. ઈમાન લાવનારાઓ, તમે આવી રીતે દુઆ કરો, હે અમારા રબ, અમારાથી ભૂલે ચૂકે જે કસૂર થાય તો તે માટે પકડ ન કર. માલિક, અમારી ઉપર એ બોજો ન નાખ જે તે અમારી અગાઉના લોકો ઉપર નાખ્યા હતા. પરવરદિગાર, જે બોજ ઉપાડવાની શક્તિ અમારામાં નથી તે અમારી ઉપર ન મૂક. અમારી સાથે નરમાશ રાખ. અમને દરગુજર ફરમાવો. અમારી ઉપર દયા કર. તું અમારો માલિક છે. કાફિરોના મુકાબલામાં અમારી મદદ કર. સૂરે આલે ઇમરાન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. અલ્લાહ એ શાશ્વત અને હયાત હસ્તી જે સૃષ્ટિતંત્રને ટેકવી રહી છે. હકીકતમાં તેના સિવાય કોઈ ખુદા નથી. હે નબી, તેણે તમારી ઉપર આ ગ્રંથ ઉતાર્યો જે સત્ય લઈને આવ્યો છે અને એ ગ્રંથોનું સમર્થન કરી રહ્યો છે જે પહેલાંથી ઉતરેલા હતા. આની પહેલાં તે માનવજાતના માર્ગદર્શન માટે તૌરાત અને ઇન્જીલ ઉતારી ચૂક્યો છે. الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ. અને તેણે એ કસોટી ઉતારી છે જે સત્ય અસત્યનો ભેદ બતાવનારી છે. હવે જે લોકો અલ્લાહના આદેશોને માનવાનો ઇનકાર કરે તેમને ચોક્કસપણે સખત સજા મળશે. અલ્લાહ અસીમ શક્તિનો માલિક અને દુરાચારનો બદલો આપનાર છે. ધરતી અને આકાશની કોઈ પણ વસ્તુ અલ્લાહથી છુપી નથી. તે જ તો છે જે તમારી માતાઓની કૂખમાં તમને જેવા ચાહે તેવા રૂપ આપે છે. એ આ સામાન્ય ડહાપણવાળા સિવાય કોઈ બીજો ખુદા નથી. હે નબી, એ જ ખુદા છે જેણે આ ગ્રંથ તમારી ઉપર ઉતાર્યો છે. આ ગ્રંથમાં બે પ્રકારની આયતો છે. એક મુહકમાત, જે ગ્રંથની અસલ બુનિયાદ છે, અને બીજી મુતશાબિહાત, જેમના હૃદયમાં વક્રતા છે. તેઓ ફિતનો ઊભો કરવા માટે હંમેશા રૂપકો પાછળ લાગેલા રહે છે અને એમના અર્થઘટન કરવાના પ્રયત્નો કર્યા કરે છે. જોકે તેમના સાચા અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી. આનાથી વિપરીત જે લોકો જ્ઞાનમાં પરિપક્વ છે, તેઓ કહે છે કે અમે આમની ઉપર ઈમાન ધરાવીએ છીએ, આ બધું અમારા રબની જ તરફથી છે, અને સાચું એ છે કે કોઈ વસ્તુમાંથી સાચો બોધ ફક્ત સમજુ માણસો જ પ્રાપ્ત કરે છે. તેઓ અલ્લાહ પાસે દુઆ કરતા રહે છે કે પરવરદિગાર, જ્યારે તું અમને સીધા માર્ગે લગાવી ચૂક્યો છે, તો પછી અમારા હૃદયોને વક્રતામાં ન નાખી દેજે. અમને પોતાની પાસેથી દયા આપ, કારણ કે તું જ સાચો દાતા છે. પરવરદિગાર, તું ચોક્કસપણે સૌ લોકોને એક દિવસ એકઠા કરવાનો છે, જેના માટે કોઈ શંકા નથી. તું કદાપિ તારા વચનથી ફરી જનારો નથી. જે લોકોએ કુફરનો માર્ગ અપનાવ્યો છે, તેમને અલ્લાહના મુકાબલામાં ન તો તેમનું ધન કોઈ કામ આપશે, ન સંતાન. તેઓ દોજખનું બળતણ બનીને રહેશે. તેમનો અંજામ એવો જ હશે જેવો ફિરોનના સાથીઓ અને તેમની અગાઉના નાફરમાનોનો થઈ ચૂક્યો છે, કારણ કે તેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી હતી. પરિણામ એ આવ્યું કે અલ્લાહે તેમના પાપો માટે તેમને પકડી લીધા. અને સાચું એ છે કે અલ્લાહ સખત સજા આપનાર છે. પછી હે નબી, જે લોકોએ તમારા આમંત્રણને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, એમને કહી દો કે એ સમય નજીક છે જ્યારે તમે પરાજિત થશો અને જહન્નમ તરફ ધકેલવામાં આવશો, અને જહન્નમ અત્યંત ખરાબ સ્થળ છે. سبيل الله وأخرى كافرة والله يؤيد بنصره من يشاء إن في ذلك لعبرة لأولي الأبصار તમારા માટે એ બે જૂથોમાં એક બોધપાઠની નિશાની હતી. જેઓ બદ્રમાં એકબીજા સામે યુદ્ધે ચડ્યા, એક જૂથ અલ્લાહના માર્ગમાં લડી રહ્યું હતું અને બીજું જૂથ કાફિર હતું. જોનારા પોતાની આંખોથી જોઈ રહ્યા હતા કે કાફિર પક્ષ મોમિનોના જૂથથી બમણું જ છે, પરંતુ પરિણામે પુરવાર કરી દીધું કે અલ્લાહ પોતાની મદદ વડે જેને ચાહે સહાયતા કરે છે. આંખો ધરાવનારાઓ માટે આમાં મોટો બોધપાઠ રહેલો છે. લોકો માટે મનગમતી વસ્તુઓ, સ્ત્રીઓ, બાળકો, સોના ચાંદીના ઢગ, ચુનંદા ઘોડા, ઢોર અને ખેડાઉ જમીનો ઘણી લોભામણી બનાવી દેવામાં આવી છે, પરંતુ આ સૌ વસ્તુઓ દુનિયાની થોડા દિવસની જિંદગીનો સામાન છે. હકીકતમાં જે વધુ સારું સ્થળ છે તે તો અલ્લાહની પાસે છે. કહો, હું તમને બતાવું કે આનાથી વધુ સારી વસ્તુ કઈ છે? જે લોકો સંયમ અપનાવે તેમના માટે તેમના રબની પાસે બાગો છે, જેમની નીચે નદીઓ વહેતી હશે, જ્યાં તેમને સનાતન જીવન પ્રાપ્ત થશે, પાક પત્નીઓ તેમની સાથીઓ હશે અને તેઓ અલ્લાહની પ્રસન્નતાથી ધન્ય થશે. અલ્લાહ પોતાના બંદાઓનું વર્તન બરાબર નિહાળી રહ્યો છે. ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. આ એ લોકો છે જેઓ કહે છે કે હે માલિક, અમે ઈમાન લાવ્યા, અમારા ગુનાહ માફ કર અને અમને જહન્નમની આગથી બચાવી લે. الصابرين والصادقين والقانتين والمنفقين والمستغفرين بالأسحار. આ લોકો ધૈર્યવાન, સત્યનિષ્ઠ, આજ્ઞાંકિત અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરનારા છે અને રાતની અંતિમ ઘડીઓમાં અલ્લાહ પાસે ક્ષમા માટે દુઆઓ કરતા રહે છે. No. અલ્લાહે પોતે આ વાતની સાક્ષી આપી છે કે તેના સિવાય કોઈ ખુદા નથી, અને ફરિશ્તાઓ અને સો જ્ઞાન ધરાવનારાઓ સચ્ચાઈ અને ન્યાયપૂર્વક આ અંગે સાક્ષીરૂપ છે કે તે મહાન ડહાપણવાળા સિવાય હકીકતમાં કોઈ ખુદા નથી. اختلف الذين أوتوا الكتاب إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بآيات الله فإن الله سريع الحساب. અલ્લાહની નજીક દીન માત્ર ઇસ્લામ જ છે. આ દીનથી વિચલિત થઈ જે વિવિધ પદ્ધતિઓ એ લોકોએ અપનાવી જેમને ગ્રંથ આપવામાં આવ્યો હતો, તેમના આ વર્તન માટેનું કારણ માત્ર એ જ હતું કે તેમણે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી પરસ્પર એકબીજા ઉપર અત્યાચાર કરવા માટે આવું કર્યું, અને જે કોઈ અલ્લાહના આદેશો અને હુકમોનું પાલન કરવાનો ઇનકાર કરી દે, અલ્લાહને તેની પાસેથી હિસાબ લેતા વાર લાગતી નથી. وَقُلْ لِلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوْا وَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ વલ્લાહુ બસીરું બિલ ઇબાદ. હવે જો હે નબી, આ લોકો તમારી સાથે વાદ વિવાદ કરે તો એમને કહો, મેં અને મારા અનુયાયીઓએ તો અલ્લાહ સમક્ષ માથું ઝુકાવી દીધું છે. પછી ગ્રંથવાળા અને જેમની પાસે ગ્રંથ નથી બંનેને પૂછો, શું તમે પણ તેનું આજ્ઞાપાલન અને બંદગી સ્વીકારી? જો સ્વીકારી તો તેઓ સાચો માર્ગ પામી ગયા, અને જો આનાથી વિમુક્ત થઈ ગયા તો તમારી ઉપર ફક્ત સંદેશો પહોંચાડી દેવાની જવાબદારી હતી. આગળ અલ્લાહ પોતે પોતાના બંદાઓના મામલા જોવા વાળો છે. ويقتلون النبيين بغير حق ويقتلون الذين يأمرون بالقسط من الناس فبشرهم જે લોકો અલ્લાહના આદેશો અને હુકમોને માનવાનો ઇનકાર કરે છે અને તેના પૈગંબરોને નાહક કતલ કરે છે, અને એવા લોકોના જીવ લેવા પાછળ પડી જાય છે જેઓ ખુદાની મખલૂકમાંથી ન્યાય અને સત્યનો આદેશ આપવા માટે ઉઠે, તેમને પીડાકારક સજાની ખુશખબર સંભળાવી દો. આ એ લોકો છે જેમના કર્મ દુનિયા અને આખિરત બંનેમાં વ્યર્થ થઈ ગયા, અને તેમનો મદદગાર કોઈ નથી. અલમ તો ઇલલ્લીન તમે જોયું નથી કે જે લોકોને ગ્રંથના જ્ઞાનમાંથી કેટલોક ભાગ મળ્યો છે તેમની દશા કેવી છે? તેમને જ્યારે અલ્લાહના ગ્રંથ તરફ બોલાવવામાં આવે છે જેથી તેઓ તેમની વચ્ચે નિર્ણય કરે, તો તેમના પૈકી એક પક્ષ આને ટાળે છે અને આ નિર્ણય તરફ આવવાથી મુખ ફેરવી લે છે. તેમનું આવું વર્તન એ કારણે છે કે તેઓ કહે છે, જહન્નમની આગ તો અમને સ્પર્શુદ્ધા નહીં કરે, અને જો અમને જહન્નમની સજા મળશે તો પણ ફક્ત થોડા દિવસ જ. તેમણે ઉપજાવેલી માન્યતાઓએ તેમને પોતાના દીનની બાબતમાં મોટી ગેરસમજમાં નાખી દીધા છે. પરંતુ શું વીતશે તેમની ઉપર જ્યારે અમે તેમને એ દિવસે એકત્ર કરીશું જેનું આવવું નિશ્ચિત છે. એ દિવસે દરેક વ્યક્તિને તેની કમાણીનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને કોઈની ઉપર અત્યાચાર નહીં થાય. કહો, હે ખુદા, સલ્તનતના બાદશાહ, તું જેને ચાહે રાજ્ય સત્તા આપે અને જેની પાસેથી ચાહે છીનવી લે, જેને ચાહે પ્રતિષ્ઠા આપે અને જેને ચાહે નામોશી આપે, ભલાઈ તારા જ હાથમાં છે. બેશક તું દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. રાતને દિવસમાં પરોવીને લઈ આવે છે અને દિવસને રાતમાં, નિર્જીવમાંથી સજીવને કાઢે છે અને સજીવમાંથી નિર્જીવને, અને જેને ચાહે છે બે હિસાબ રોજી આપે છે. شيء મોમીનો ઈમાનવાળાઓને છોડીને કાફિરોને પોતાના મિત્ર અને સહાયક કદાપી ન બનાવે. જે આવું કરશે તેનો અલ્લાહ સાથે કોઈ સંબંધ નથી. હા, એ માફ છે જો તમે તેમના જુલમથી બચવા માટે જાહેરમાં આવું વર્તન કરો. પરંતુ અલ્લાહ તમને પોતાનાથી ડરાવે છે અને તમારે તેની તરફ પાછા જવાનું છે. હે નબી, લોકોને ચેતવી દો કે તમારા હૃદયોમાં જે કંઈ છે તેને તમે ચાહે છુપાવો કે જાહેર કરો, અલ્લાહ તેને જાણે છે. ધરતી અને આકાશોની કોઈ વસ્તુ તેના જ્ઞાનની બહાર નથી અને તેની સત્તા દરેક વસ્તુ ઉપર છવાયેલી છે. એ દિવસ આવવાનો છે જ્યારે દરેક વ્યક્તિ પોતાના કર્મના ફળ પોતાની સામે હાજર જોશે, ચાહે તેણે સત્કાર્ય કર્યા હોય કે દુષ્કાર્ય. એ દિવસે તે ઈચ્છે કે કાશ હજી આ દિવસ તેનાથી ઘણો દૂર હોત. અલ્લાહ તમને પોતાનાથી ડરાવે છે અને એ પોતાના બંદાઓ ઉપર ઘણો મહેરબાન છે. હે નબી, લોકોને કહી દો જો તમે ખરેખર અલ્લાહને પ્રેમ કરતા હો તો મારું અનુસરણ કરો. અલ્લાહ તમારી સાથે પ્રેમ કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે. તે મોટો માફ કરનાર અને દયાળુ છે. એમને કહો, અલ્લાહ અને રસૂલનું આજ્ઞાપાલન સ્વીકારો, પછી જો તેઓ તમારું આ આમંત્રણ સ્વીકારે નહીં તો ચોક્કસપણે એ શક્ય નથી કે અલ્લાહ એવા લોકોને પ્રેમ કરે જેઓ તેનું અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરવાનો ઇનકાર કરતા હોય. અલ્લાહે આદમ અને નૂહ અને ઇબ્રાહીમની સંતાન અને ઇમરાનની સંતાનને સમગ્ર દુનિયાના લોકો ઉપર પસંદગી આપી, પોતાની રિસાલત માટે પસંદ કર્યા હતા. તેઓ એક સિલસિલાના લોકો હતા જેઓ એકબીજાના વંશજ હતા. અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. تقبل مني إنك أنت السميع العليم. તે એ વખતે સાંભળી રહ્યો હતો જ્યારે ઇમરાનની સ્ત્રી કહી રહી હતી, મારા પરવરદિગાર, હું આ બાળકને જે મારા ગર્ભમાં છે તને સમર્પણ કરું છું, તે તારા જ કાર્ય માટે વકફ રહેશે, મારી આ ભેટનો સ્વીકાર કર, તું સાંભળનાર અને જાણનાર છે. પછી જ્યારે એ બાળકી તેને ત્યાં જન્મી તો તેણે કહ્યું, માલિક, મારે ત્યાં તો પુત્રી જન્મી છે. જોકે જે કંઈ તેણે જણ્યું હતું અલ્લાહને તેની ખબર હતી, અને પુત્ર પુત્રીના જેવો હોતો નથી. ઠીક, મેં તેનું નામ મરિયમ રાખી દીધું છે, અને હું તેને અને તેની ભાવિ સંતાનને હાંકી કઢાયેલા શૈતાનના ઉપદ્રવથી તારી પનાહમાં આપું છું. છેવટે તેના રબે આ બાળકીને સહર્ષ સ્વીકારી લીધી, તેને ખૂબ સારી છોકરી બનાવી મોટી કરી અને ઝકરિયાને તેનો પાલક બનાવી દીધો. ઝકરિયા જ્યારે પણ તેની પાસે અંતરખંડમાં જતો તો તેની પાસે કંઈ ને કંઈ ખાવા પીવાની વસ્તુઓ જોતો, પૂછતો, મરિયમ, આ વસ્તુઓ તારી પાસે ક્યાંથી આવી? તે જવાબ આપતી, અલ્લાહ પાસેથી આવી છે, અલ્લાહ જેને ચાહે બેહિસાબ રોજી આપે છે. આ સ્થિતિ નિહાળી ઝકરિયાએ પોતાના રબને પોકાર્યો, પરવરદિગાર, પોતાની શક્તિથી મને નેક સંતાન આપ, તું જ દુઆ સાંભળનાર છે. أن الله يبشرك بيحيى مصدقا مصدقا بكلمة من الله وسيدا وحصورا ونبيا من الصالحين. اتر ما فرشتا ہوئے جواب آپیو જ્યારે એ ઉપાસના ખંડમાં ઊભો રહી નમાઝ પડી રહ્યો હતો. અલ્લાહ તને એ આયાની ખુશખબર સંભળાવે છે. તે અલ્લાહની તરફથી એક ફરમાનનો સમર્થક બનીને આવશે. તેનામાં સરદારી અને મોટાઈની શાન હશે. ખૂબ જ આત્મસંયમી હશે. નબુવત વડે નવાજવામાં આવેલો હશે અને સદાચારીઓમાં ગણાશે. ઝકરિયાએ કહ્યું, પરવરદિગાર, મારે ત્યાં પુત્ર ક્યાંથી થશે ભલા? હું તો ઘણો વૃદ્ધ થઈ ચૂક્યો છું અને મારી પત્ની વાંઝણી છે. ઉત્તર મળ્યો, આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે કરે છે. કહ્યું, માલિક, પછી કોઈ નિશાની મારા માટે નક્કી કરી દે. કહ્યું, નિશાની આ છે કે તમે 3 દિવસ સુધી લોકો સાથે ઇશારા સિવાય કોઈ વાતચીત નહીં કરો અથવા નહીં કરી શકો. આ દરમિયાન પોતાના રબને પુષ્કળ યાદ કરજો અને સવાર સાંજ તેની પવિત્રતાનું રટણ કરતા રહેજો. પછી એ સમય આવ્યો જ્યારે મરિયમને ફરિશ્તાઓએ આવીને કહ્યું, હે મરિયમ, અલ્લાહે તને ઊંચું સ્થાન આપ્યું છે અને શુદ્ધ કરી અને સમગ્ર વિશ્વની સ્ત્રીઓની સરખામણીમાં તને પસંદ કરી તેની સેવા માટે ચૂંટી લીધી. હે મરિયમ, પોતાના રબની આજ્ઞા પાલક થઈને રહે, એની સામે સિજદો કર, અને જે બંદાઓ તેની સામે ઝૂકનારાઓ છે તેમની સાથે તું પણ ઝૂકી જા. હે નબી, આ અદૃશ્યની વાતો છે જે અમે તમને વહી મારફતે બતાવી રહ્યા છીએ. નહીં તો તમે એ વખતે ત્યાં ઉપસ્થિત ન હતા જ્યારે હેકલના સેવકો એ નિર્ણય કરવા માટે કે મરિયમનો વાલી કોણ થાય પોતપોતાની કલમો ફેંકી રહ્યા હતા. અને ન તો તમે એ વખતે હાજર હતા જ્યારે તેમની વચ્ચે ઝઘડો થયેલો હતો. ઇન્ના અલ્લાહ યુબશ્શિરુક અને જ્યારે ફરિશ્તાઓએ કહ્યું, હે મરિયમ, અલ્લાહ તને પોતાના એક ફરમાનની ખુશખબર આપે છે, તેનું નામ મસીહ ઈસા ઇબને મરિયમ હશે, દુનિયા અને આખિરતમાં સન્માનિત થશે, અલ્લાહના સમીપવર્તી બંદાઓમાં ગણવામાં આવશે. લોકો સાથે પારણામાં પણ વાતચીત કરશે અને મોટી વયે પહોંચીને પણ, અને તે એક સદાચારી પુરુષ હશે. આ સાંભળી મરિયમે કહ્યું, પરવરદિગાર, મારે ત્યાં બાળક ક્યાંથી થશે? મને તો કોઈ પુરુષે હાથ સુદ્ધા અડાડ્યો નથી. ઉત્તર મળ્યો, આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે પેદા કરે છે. તે જ્યારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે તો માત્ર કહે છે કે થઈ જા, અને તે થઈ જાય છે. ફરિશ્તાઓએ પછી પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, અલ્લાહ તેને ગ્રંથ અને ડહાપણની તાલીમ આપશે, તૌરાત અને ઇન્જિલનું જ્ઞાન શીખવાડશે. અને બની ઇસરાયલ માટે પોતાનો રસૂલ નીમશે, અને જ્યારે તે રસૂલની હેસિયતથી બની ઇસરાયલની પાસે આવ્યો તો તેણે કહ્યું, હું તમારા રબ તરફથી તમારી પાસે નિશાની લઈને આવ્યો છું. હું તમારી સામે માટીમાંથી પક્ષીના સ્વરૂપનું એક પૂતળું બનાવું છું. અને તેમાં ફૂંક મારું છું, તે અલ્લાહના હુકમથી પક્ષી બની જાય છે. હું અલ્લાહના હુકમથી જન્મજાત આંધળા અને કુષ્ઠ રોગીને સાજા કરું છું અને તેના હુકમથી મર્દાને જીવતો કરું છું. હું તમને બતાવું છું કે તમે શું ખાઓ છો અને શું તમારા ઘરોમાં સંગ્રહી રાખો છો. આમાં તમારા માટે પૂરતી નિશાની છે જો તમે ઈમાન લાવનારા હોવ. અને હું એ શિક્ષણ અને માર્ગદર્શનનું સમર્થન કરનારો બનીને આવ્યો છું જે તૌરાતમાંથી અત્યારે મારા જમાનામાં મોજૂદ છે. અને એટલા માટે આવ્યો છું કે તમારા માટે કેટલીક એ વસ્તુઓને હલાલ કરી દઉં જે તમારા માટે હરામ કરી દેવામાં આવેલી છે. જુઓ, હું તમારા માટે રબ તરફથી તમારી પાસે નિશાની લઈને આવ્યો છું. એટલા માટે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો. અલ્લાહ મારો રબ પણ છે અને તમારો રબ પણ, એટલા માટે તમે તેની જ બંદગી અપનાવો. આ જ સીધો માર્ગ છે. જ્યારે ઈસાને લાગ્યું કે બની ઇસરાયલ કુફર અને ઇનકાર કરવા જ માગે છે, તો તેણે કહ્યું, કોણ અલ્લાહના માર્ગમાં મારો મદદગાર બને છે? હવારીઓએ જવાબ આપ્યો, અમે અલ્લાહના મદદગાર છીએ, અમે અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા. આપ સાક્ષી રહો કે અમે મુસ્લિમ એટલે કે અલ્લાહની સામે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દેનારા છીએ. માલિક, જે ફરમાન તે ઉતાર્યું છે અમે તેને માની લીધું અને રસૂલનું અનુસરણ કબૂલ્યું. અમારા નામ સાક્ષી આપનારોમાં લખી લે. પછી બની ઇસરાયલ મસીહની વિરુદ્ધ કાવતરા કરવા લાગ્યા. જવાબમાં અલ્લાહે પણ પોતાની ગુપ્ત યોજના ઘડી અને આવી યોજનાઓમાં અલ્લાહ સૌથી ચડિયાતો છે. فَأُولَئِكَ إِلَى يَوْمِ الْقِيَامَةِ એ અલ્લાહની છુપી યોજના જ હતી જ્યારે તેણે કહ્યું, હે ઈસા, હવે હું તને પાછો લઈ લઈશ અને તને મારી તરફ ઉઠાવી લઈશ, અને જેમણે તારો ઇનકાર કર્યો છે તેમનાથી, અર્થાત તેમના સાથથી અને તેમના ગંદા વાતાવરણમાં તેમની સાથે રહેવાથી તને મુક્ત કરી દઈશ, અને તારું અનુસરણ કરનારાઓને કયામત સુધી એ લોકો ઉપર વર્ચસ્વ આપી રાખીશ જેમણે તારો ઇનકાર કર્યો છે. પછી તમને સૌને અંતે મારી પાસે આવવાનું છે. એ વખતે હું એ વાતોનો ફેંસલો કરી દઈશ જેમાં તમારી વચ્ચે મતભેદ થયો છે. فأعذبهم عذابا شديدا في الدنيا والآخرة وما لهم من ناصرين. જે લોકોએ કુફર અને ઇનકારનું વલણ અપનાવ્યું છે તેમને દુનિયા અને આખિરત બંનેમાં સખત સજા કરીશ, અને તેઓ કોઈ મદદગાર નહીં પામે. અને જેમણે ઈમાન અને સદાચરણનું વલણ અપનાવ્યું છે તેમને તેમના પૂરેપૂરા વળતર આપી દેવામાં આવશે, અને બરાબર જાણી લો કે અત્યાચારીઓથી અલ્લાહ કદાપી પ્રેમ કરતો નથી. હે નબી, આ આયતો અને ડહા પણ સબર વૃત્તાંત છે જે અમે તમને સંભળાવી રહ્યા છીએ. ઇન્ન મસલ ઈસા ઇન્દ અલ્લાહ કમસલ આદમ ખલકહુ મિન તુરાબ થુમ્મ કાલ લહુ કુન ફયકૂન. અલ્લાહની નજીક ઈસાનું દ્રષ્ટાંત આદમ જેવું છે કે અલ્લાહે તેને માટીમાંથી પેદા કર્યો અને હુકમ કર્યો કે થઈ જા, અને તે થઈ ગયો. અલ્હક્કુ મિન રબ્બિકા ફલા તકુન મિનલ મુમ્તરીન. આ મૂળ હકીકત છે જે તમારા રબ તરફથી બતાવવામાં આવી રહી છે, અને તમે એ લોકોમાં સામેલ ન થાઓ જેઓ આમાં શંકા કરે છે. આ જ્ઞાન આવી ગયા પછી હવે જો કોઈ આ બાબતમાં તમારી સાથે વાદ વિવાદ કરે તો હે નબી, એને કહો, આવો અમે અને તમે પોતે પણ આવી જઈએ અને પોતપોતાના બાળ બચ્ચાઓને પણ લઈ આવીએ, અને અલ્લાહને દુઆ કરીએ કે જે જુઠ્ઠો હોય તેની ઉપર અલ્લાહની લાનત પડે. وما من إله إلا الله وإن الله لهو العزيز الحكيم. આ તદ્દન સાચી ઘટનાઓ છે અને હકીકત એ છે કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી અને એ અલ્લાહની જ હસ્તી છે જેની શક્તિ સર્વોપરી અને જેનું ડહા પણ જગતના તંત્રમાં કાર્યરત છે. પછી જો આ લોકો આ શરતે મુકાબલામાં આવવાથી મોડું ફેરવે તો તેમનું બગાડ ફેલાવનાર હોવું સ્પષ્ટપણે ખુલ્લું પડી જશે અને અલ્લાહ તો બગાડ ફેલાવનારાઓની હાલતથી વાકેફ જ છે. હે નબી, કહો, હે ગ્રંથવાળાઓ, આવો એક એવી વાત તરફ જે અમારી અને તમારી વચ્ચે સમાન છે, આ કે આપણે અલ્લાહના સિવાય કોઈની બંદગી ન કરીએ, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવીએ અને આપણા પૈકી કોઈ અલ્લાહ સિવાય કોઈ બીજાને પોતાનો રબ ન બનાવી લે. આ આમંત્રણનો સ્વીકાર કરવાથી જો તેવું મોહળું ફેરવે તો સ્પષ્ટ કહી દો કે સાક્ષી રહો, અમે તો મુસ્લિમ માત્ર અલ્લાહની બંદગી અને આજ્ઞા પાલન કરનારા છીએ. હે ગ્રંથવાળા, તમે ઇબ્રાહીમના દીન વિશે શા માટે વાદવિવાદ કરો છો? તૌરાત અને ઇન્જીલ તો ઇબ્રાહીમ પછી જ ઉતર્યા છે, પછી શું તમે આટલી વાત પણ નથી સમજતા? તમે લોકો જે બાબતોનું જ્ઞાન ધરાવો છો તેમાં તો ઘણી ચર્ચા કરી ચૂક્યા, હવે એ બાબતોમાં શા માટે ચર્ચાઓ કરવા નીકળ્યા છો જેમના વિશે તમારી પાસે કંઈ પણ જ્ઞાન નથી? અલ્લાહ જાણે છે, તમે નથી જાણતા. ઇબ્રાહીમ ઇબ્રાહીમ ન યહૂદી હતો ન ખ્રિસ્તી, પરંતુ એ તો એક એકાગ્ર મુસ્લિમ હતો અને એ કદાપી મુશ્રિકોમાંથી ન હતો. ઇબ્રાહીમ સાથે સંબંધ રાખવાનો સૌથી વધુ અધિકાર જો કોઈને પહોંચતો હોય તો એ લોકોને પહોંચે છે જેમણે તેનું અનુસરણ કર્યું. અને હવે આ નબી અને તેના અનુયાયીઓ આ સંબંધના વધુ હકદાર છે. અલ્લાહ માત્ર તેમનો જ હિમાયતી અને મદદગાર છે જેઓ ઈમાન ધરાવતા હોય. હે ઈમાન લાવનારાઓ, ગ્રંથવાળાઓમાંથી એક જૂથ ચાહે છે કે કોઈ રીતે તમને સીધા માર્ગેથી હટાવી દે, જો કે હકીકતમાં તેઓ પોતાના સિવાય કોઈને ભટકાવી રહ્યા નથી, પરંતુ તેમને આનું ભાન નથી. હે ગ્રંથવાળા, શા માટે અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરો છો, જો કે તમે પોતે તેમને જોઈ રહ્યા છો. હે ગ્રંથવાળા, શા માટે સત્ય ઉપર અસત્યનો ઢોળ ચડાવી શંકાસ્પદ બનાવો છો? શા માટે જાણી બુજીને સત્યને છુપાવો છો? ગ્રંથવાળાઓમાંથી એક જૂથ કહે છે કે આ નબીના અનુયાયીઓ ઉપર જે કંઈ ઉતર્યું છે તેની ઉપર સવારે ઈમાન લાવો અને સાંજે ઇનકાર કરી દો, કદાચ આ યુક્તિથી આ લોકો પોતાના ઈમાનથી ફરી જાય. ઉપરાંત આ લોકો એકબીજાને કહે છે કે કે પોતાના સહધર્મીઓ સિવાય કોઈની વાત ન માનો. હે નબી, આ લોકોને કહી દો, ખરેખર માર્ગદર્શન તો અલ્લાહનું જ માર્ગદર્શન છે, અને આ તેની જ દેણગી છે કે કોઈને એ જ આપી દેવામાં આવે જે ક્યારેક તમને આપવામાં આવ્યું હતું, અથવા આ કે બીજાઓને તમારા રબ સમક્ષ રજૂ કરવા માટે તમારી વિરુદ્ધ મજબૂત દલીલ મળી જાય. હે નબી, એમને કહો, કૃપા અને બહુમાન અલ્લાહના અધિકારમાં છે, જેને ચાહે આપે, એ વિશાળ દ્રષ્ટિવાળો છે અને બધું જ જાણે છે. પોતાની કૃપા માટે જેને ચાહે છે વિશિષ્ટ કરી લે છે, અને તે મોટો કૃપાવાન છે. ગ્રંથવાળાઓમાં કોઈ તો એવો છે કે જો તમે તેના ભરોસે દોલતનો એક ઢગ પણ આપી દો તો એ તમારું ધન તમને પાછું ચૂકવી દેશે, અને કોઈની સ્થિતિ એવી છે કે જો તમે એક દિનારના મામલામાં પણ તેની ઉપર ભરોસો કરો તો પાછો આપશે નહીં, સિવાય કે તેની પાછળ મંડ્યા રહો. તેમની આ નૈતિક દશાનું કારણ એ છે કે તેઓ કહે છે, ઉમ્મીઓ, બિન યહૂદી લોકોના મામલામાં અમારી પાસે કોઈ જવાબ માંગવામાં નહીં આવે, અને તેઓ માત્ર જૂઠી વાત ઘડી કાઢી અલ્લાહના નામે ચડાવે છે, જોકે તેઓ જાણે છે કે અલ્લાહે આવી કોઈ વાત ફરમાવી નથી. છેવટે શા માટે તેમનો જવાબ નહીં માંગવામાં આવે? જો કોઈ પણ પોતાના કરારનું પાલન કરશે અને બુરાઈથી બચીને રહેશે તે અલ્લાહનો પ્રિય બનશે, કેમ કે પરહેજગાર લોકો અલ્લાહને પસંદ છે. એ લોકો જેઓ અલ્લાહ સાથેના કરાર અને તેમની સોગંદોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તો તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી. અલ્લાહ કયામતના દિવસે ન તો તેમની સાથે વાત કરશે, ન તો તેમની તરફ જોશે, અને ન તો તેમને પાક કરશે, બલકે તેમના માટે તો સખત પીડાકારક સજા છે. Thank you. એમનામાંથી કેટલાક લોકો એવા છે જેઓ ગ્રંથ વાંચતી વખતે એવી રીતે જીભને ઉલટ સુલટ કરે છે કે તમે એમ સમજો કે જે કંઈ તેઓ વાંચી રહ્યા છે તે ગ્રંથનો જ ભાગ છે, પરંતુ એ ગ્રંથનો ભાગ નથી હોતો. તેઓ કહે છે કે જે કંઈ અમે વાંચી રહ્યા છીએ તે અલ્લાહ તરફથી છે, જો કે અલ્લાહ તરફથી નથી હોતું. તેઓ જાણી બુજીને જુઠ્ઠી વાતોનું અલ્લાહ ઉપર આરોપણ કરી દે છે. કોઈ મનુષ્યનું આ કામ નથી કે અલ્લાહ તો તેને ગ્રંથ અને હુકમ અને નબુવત બખશે અને તે લોકોને કહે કે અલ્લાહને બદલે તમે મારા બંદા બની જાઓ. એ તો એમ જ કહેશે કે સાચા રબ્બાની બનો, જેમ કે એ ગ્રંથની તાલીમનો તકાદો છે જેને તમે વાંચો અને વંચાવો છો. તે તમને કદાપી એમ નહીં કહે કે ફરિશ્તાઓને અથવા પૈગંબરોને પોતાના રબ બનાવી લો. શું આ શક્ય છે કે એક નબી તમને કુફરનો આદેશ આપે જ્યારે તમે મુસ્લિમ હો? યાદ કરો, અલ્લાહે પૈગંબરો પાસેથી વચન લીધું હતું. આજે મેં તમને ગ્રંથ અને ડહાપણ અને બુદ્ધિમત્તાથી નવાજ્યા છે. કાલે જો કોઈ બીજો પૈગંબર તમારી પાસે એ જ તાલીમનું સમર્થન કરતો આવે જે અગાઉથી તમારી પાસે મોજૂદ છે, તો તમારે તેની ઉપર ઈમાન લાવવો પડશે અને તેની મદદ કરવાની રહેશે. આ ફરમાવી અલ્લાહે પૂછ્યું, શું તમે આનો સ્વીકાર કરો છો અને આ બાબત ઉપર મારી તરફથી કરારની મોટી જવાબદારી ઉપાડો છો? તેમણે કહ્યું, હા, અમે સ્વીકારીએ છીએ. અલ્લાહે ફરમાવ્યું, સારું, તો સાક્ષી રહો અને હું પણ તમારી સાથે સાક્ષી છું. તમંત વલ્લાબ દવાલિક فأولئك هم الفاسقون. આ પછી જે તેના કરારમાંથી ફરી જાય તે જ નાફરમાન છે. હવે શું આ લોકો અલ્લાહની તાબેદારીનો માર્ગ એટલે કે અલ્લાહનો દીન છોડીને કોઈ બીજો માર્ગ ઈચ્છે છે? જો કે આકાશ અને ધરતીની સમગ્ર વસ્તુઓ મને કમને અલ્લાહનું જ આજ્ઞા પાલન કરે છે અને તેની જ તરફ સૌને પાછા ફરવાનું છે. હે નબી, કહો અમે અલ્લાહને માનીએ છીએ, એ તાલીમને માનીએ છીએ જે અમારી ઉપર ઉતારવામાં આવી છે, એ તાલીમને પણ માનીએ છીએ જે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસહાક, યાકૂબ અને યાકૂબની સંતાન ઉપર ઉતરી હતી, અને એ માર્ગદર્શન ઉપર પણ ઈમાન ધરાવીએ છીએ જે મૂસા અને ઈસા અને બીજા પૈગંબરોને તેમના રબ તરફથી આપવામાં આવ્યું. અમે તેમની વચ્ચે ભેદભાવ રાખતા નથી અને અમે અલ્લાહના આજ્ઞા પાલક મુસ્લિમ છીએ. આ આજ્ઞા પાલન એટલે કે ઇસ્લામ સિવાય જે વ્યક્તિ બીજી કોઈ રીત એટલે કે દીન અપનાવવા માંગે તેની તે રીત કદાપી સ્વીકારવામાં નહીં આવે અને આખિરતમાં તે નિષ્ફળ નીવડશે. કેવી રીતે બની શકે કે અલ્લાહ એ લોકોને માર્ગદર્શન આપે જેમણે ઈમાનની નેમત પામ્યા પછી ફરીથી કુફર અપનાવ્યું, જો કે તેઓ પોતે આ વાતની સાક્ષી આપી ચૂક્યા છે કે આ રસૂલ સચ્ચાઈ ઉપર છે અને તેમની પાસે સ્પષ્ટ નિશાનીઓ પણ આવી ચૂકી છે. અલ્લાહ અત્યાચારીઓને તો માર્ગદર્શન આપતો નથી. તેમના અત્યાચારોનો સાચો બદલો આ જ છે કે તેમની ઉપર અલ્લાહ અને ફરિશ્તાઓ અને તમામ મનુષ્યોની ફિટકાર છે. ખાલિદીન ફીહા લા યુખફફ આ જ દશામાં તેઓ હંમેશા રહેશે, ન તેમની સજામાં ઘટાડો થશે અને ન તો તેમને મહેતલ આપવામાં આવશે. અલબત્ત એ લોકો બચી જશે જેઓ આ પછી તૌબા કરી પોતાનું વર્તન સુધારી લે. અલ્લાહ માફ કરનાર અને કૃપાળુ છે. પરંતુ જે લોકોએ ઈમાન લઈ આવ્યા બાદ કુફર અપનાવ્યું, પછી પોતાના કુફરમાં વધતા ગયા, તેમની તોબા કદાપી સ્વીકારાશે નહીં. એવા લોકો તો તદ્દન ભટકેલા છે. ખાતરી રાખો, જે લોકોએ કુફર અપનાવ્યું અને કુફરની સ્થિતિમાં મૃત્યુ પામ્યા, તેમનામાંથી કોઈ જો પોતાને સજામાંથી બચાવવા માટે ધરતી ભરીને સોનું ફિદિયા તરીકે આપે તો તે સ્વીકારવામાં આવશે નહીં. એવા લોકો માટે પીડાકારક સજા તૈયાર છે અને તેઓ પોતાના કોઈ મદદગાર નહીં પામે.